શ્રી પદ્મપુરાણ પાતાલખંડ અધ્યાય 8 શત્રુઘ્ન અને પુષ્કલ વગેરેનું બધાને મળીને સેના સહિત ઘોડાની સાથે જવું. રાજા સુમદની કથા તથા સુમદ દ્વારા શત્રુઘ્નનો સત્કાર. શેષજી કહે છે, હે મુને, શત્રુઘ્નને આ પ્રમાણે આદેશ આપીને ભગવાન શ્રીરામે બીજા યોદ્ધાઓ સામે જોઈને પુનઃ મધુર વાણીમાં કહ્યું, વીરો, મારા ભાઈ શત્રુઘ્ન ઘોડાની રક્ષા માટે જઈ રહ્યા છે. તમારામાંથી કયો વીર આમના આદેશનું પાલન કરીને પાછળથી એમની રક્ષા કરવા માટે જશે? જે પોતાના મર્મભેદી અસ્ત્ર શસ્ત્રો દ્વારા સામે આવેલા બધા વીરોને જીતવા તથા ભૂમંડળમાં પોતાના સુયશને ફેલાવવામાં સમર્થ હોય, તે મારા હાથ પર મૂકેલું આ બીડું ઉઠાવી લે. શ્રી રઘુનાથજી નામ કહ્યા બાદ ભરતકુમાર પુષ્કલે આગળ જઈને એમના કરકમળમાંથી તે બીડું ઉઠાવી લીધું અને કહ્યું, સ્વામી, હું જાઉં છું. હું જ કવચ વગેરે દ્વારા બધી રીતે સુરક્ષિત થઈને તલવાર વગેરે શસ્ત્ર તથા ધનુષ્ય બાણ ધારણ કરીને મારા કાકા શત્રુઘ્નના પૃષ્ઠભાગની રક્ષા કરીશ. અત્યારે તો તમારો પ્રતાપ જ સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરશે. આ બધા લોકો તો નિમિત્ત માત્ર છે. જો દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ ત્રિલોક યુદ્ધ માટે આવી જાય તો તેને પણ હું તમારી કૃપાથી રોકવા સમર્થ થઈ શકું છું. આ બધી વાતો કહેવાની જરૂર નથી. મારું પરાક્રમ જોઈને તમને બધું જ સમજાઈ જશે. આવું કહી રહેલા ભરતકુમારની વાતો સાંભળીને ભગવાન શ્રીરામે તેમની પ્રશંસા કરી તથા સાધુ સાધુ કહીને તેમના કથનના અનુમોદન કર્યું ત્યાર પછી વાનર વીરોમાં મુખ્ય હનુમાનજી વગેરે બધા લોકોને કહ્યું, મહાવીર હનુમાન, મારી વાત ધ્યાન આપીને સાંભળો. મેં તમારા જ પ્રસાદથી આ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું છે. અમે લોકોએ મનુષ્ય હોવા છતાં જે સમુદ્રને પાર કર્યો તથા સીતા સાથે મારો જે મેળાપ થયો, આ બધું જ હું તમારા બળનો જ પ્રભાવ સમજું છું. મારી આજ્ઞાથી તમે પણ સેનાના રક્ષક થઈને જાઓ. મારા ભાઈ શત્રુઘ્નની તમારે મારી જેમ જ રક્ષા કરવી જોઈએ. મહામતે, જ્યાં જ્યાં ભાઈ શત્રુઘ્નની બુદ્ધિ વિચલિત થાય ત્યાં ત્યાં તમે તેમને સમજાવીને કર્તવ્યનું જ્ઞાન કરાવજો. પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીના આ શ્રેષ્ઠ વચન સાંભળીને હનુમાનજીએ તેમની આજ્ઞા શિરોધાર્ય કરી અને જવા માટે તૈયાર થઈને પ્રણામ કર્યા. ત્યારે મહારાજે જામવાનને પણ સાથે જવાનો આદેશ આપ્યો અને કહ્યું, અંગદ, ગવઈ, મયંદ, દધિમુખ, વાનરરાજ, સુગ્રીવ, સતબલી, યક્ષિક, નીલ, નલ, મનોવેગ તથા અધિગંતા વગેરે બધા વાનરો સેના સાથે જવા તૈયાર થઈ જાય. બધા લોકો રથો તથા સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત સારા સારા ઘોડા પર બેસીને કવચ અને ટોપથી સજી ધજીને તરત અહીંથી પ્રસ્થાન કરે. શેષજી કહે છે, ત્યાર પછી બળ અને પરાક્રમથી શોભતા શ્રી રામચંદ્રજીએ પોતાના ઉત્તમ મંત્રી સુમંત્રને બોલાવીને કહ્યું, મંત્રીવર, હવે આ કામમાં બીજા ક્યાં ક્યાં લોકોની નિયુક્તિ કરવી જોઈએ એ જણાવો. ક્યાં ક્યાં મનુષ્ય અશ્વની રક્ષા કરવામાં સમર્થ છે? તેમનો પ્રશ્ન સાંભળીને સુમંત્ર બોલ્યા, શ્રી રઘુનાથજી, સાંભળો, તમારે ત્યાં સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રના જ્ઞાનમાં નિપુણ મહાવિદ્વાન ધનુર્ધર તથા સારી પેઠે બાણોનું સંધાન કરવાવાળા અનેક વીર ઉપસ્થિત છે. તેમના નામ આ છે, પ્રતાપ ગ્રહ્ય, નીલરત્ન, લક્ષ્મીનિધિ, હરિતુતાપ, હરિપુતાપ, ઉગ્રાસ્વ અને શસ્ત્રવિત. આ બધા રાજા ચતુરંગીની સેના સાથે કવચ વગેરેથી સજ્જ થઈને જાય અને તમારા ઘોડાની રક્ષા કરતા રહીને શત્રુઘ્નની આજ્ઞાનું પાલન કરે. મંત્રીની આ વાત સાંભળીને શ્રી રામચંદ્રજીને બહુ હર્ષ થયો અને તેમણે સુમંત્રના બતાવેલા બધા યોદ્ધાઓને જવાનો આદેશ આપ્યો. શ્રી રઘુનાથજીની આજ્ઞા મળતા તેમને બહુ પ્રસન્નતા થઈ, કારણ કે તેઓ ઘણા સમયથી યુદ્ધની ઈચ્છા રાખતા હતા અને યુદ્ધમાં પરાક્રમથી લડવાવાળા હતા. શ્રી સીતાપતિની પ્રેરણાથી તેઓ બધા રાજા કવચ વગેરેથી સજ્જ થઈને અસ્ત્ર શસ્ત્ર લઈને શત્રુઘ્નના નિવાસ સ્થાન પર ગયા. ત્યાર પછી ઋષિની આજ્ઞાથી શ્રીરામચંદ્રજી આચાર્ય વગેરે બધા ઋત્વિજ મહર્ષિઓને શાસ્ત્રોક્ત ઉત્તમ દક્ષિણાઓ આપીને તેમનું વિધિવત પૂજન કર્યું. તે સમયે શ્રી રઘુનાથજીના યજ્ઞમાં બધી બાજુથી એ જ વાત સંભળાતી હતી, આપતા જાઓ આપતા જાઓ, ખૂબ ધન લૂંટાઓ, કોઈને ના કહેશો નહીં, સાથે જ બધી જ ભોગ સામગ્રીઓથી યુક્ત અન્નનું દાન કરો, અન્નનું દાન કરો. આ પ્રમાણે તે યજ્ઞ ચાલી રહ્યો હતો. તેમાં દક્ષિણા પામેલા શ્રેષ્ઠ બ્રાહ્મણોની ભીડ હતી. ત્યાં સર્વ પ્રકારના શુભ કર્મોનું અનુષ્ઠાન થઈ રહ્યું હતું. આ બાજુ શ્રીરામચંદ્રજીના નાના ભાઈ શત્રુઘ્ન પોતાની માતાની પાસે જઈ તેમને પ્રણામ કરીને બોલ્યા, કલ્યાણમયી માં, હું ઘોડાની રક્ષા માટે જઈ રહ્યો છું, મને આજ્ઞા આપો. તમારી કૃપાથી શત્રુઓને જીતીને વિજયની શોભાથી સંપન્ન થઈને અન્ય મહારાજાઓ તથા ઘોડાને સાથે લઈને પાછો આવીશ. માતા બોલ્યા, બેટા જાઓ, મહાવીર તમારો માર્ગ મંગલમય થાઓ. સુમતે તમે પોતાના સમસ્ત શત્રુઓને જીતીને પાછા અહીં આવી જાઓ. તમારો ભત્રીજો પુષ્કલ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ છે, તેની રક્ષા કરજો. બેટા, તમે પુષ્કલની સાથે સકુશળ પાછા આવશો ત્યારે મને વધારે પ્રસન્નતા થશે. પોતાની માતાની આવી વાત સાંભળીને શત્રુઘ્ને ઉત્તર આપ્યો, માં, હું મારા શરીરની જેમ પુષ્કલની રક્ષા કરીશ તથા જેવું મારું નામ છે તે જ પ્રમાણે શત્રુઓનો નાશ કરીને પ્રસન્નતાપૂર્વક પાછો આવીશ. તમારા યુગલ ચરણોનું સ્મરણ કરીને હું કલ્યાણનો ભાગી થઈશ. આમ કહીને વીર શત્રુઘ્ન ત્યાંથી ચાલ્યા ગયા તથા યજ્ઞ મંડપથી છોડેલો તે યજ્ઞનો અશ્વ અસ્ત્ર શસ્ત્રોની વિદ્યામાં પ્રવીણ સંપૂર્ણ યોદ્ધાઓ દ્વારા ચારે બાજુથી ઘેરાઈને સર્વપ્રથમ પૂર્વ દિશા તરફ ગયો. તે વાયુ સમાન વેગવાળો હતો. જ્યારે તેઓ પ્રયાણ કરવા તૈયાર થયા ત્યારે તેમની જમણી ભુજા ફરકવા લાગી, જાણે તેમને કલ્યાણ તથા વિજયની સૂચના આપતી હોય. બીજી બાજુ પુષ્કલ પોતાના સુંદર અને સમૃદ્ધશાળી મહેલમાં ગયા અને ત્યાં પોતાની પતિવ્રતા પત્નીને મળ્યા, જે સ્વામીના દર્શન માટે આતુર હતી. તેમને જોઈને તે હર્ષિત થઈ ગઈ. તેને મળીને પુષ્કલે કહ્યું, ભદ્રે, હું કાકા શત્રુઘ્નનો પોષક થઈને રથ પર બેસીને યજ્ઞના ઘોડાની રક્ષા માટે જઈ રહ્યો છું. આ કાર્ય માટે મને શ્રી રઘુનાથજીની આજ્ઞા મળી ચૂકી છે. તમે અહીં રહીને મારી બધી માતાઓનો સત્કાર કરજો તથા તેમની ચરણ સેવા વગેરે બધી પ્રકારની સેવા કરજો. તેમના દરેક કાર્યમાં તેમની આજ્ઞાનું પાલન કરવામાં આદર અને ઉત્સાહ સાથે પ્રવૃત્ત થજો. અહીં લોપામુદ્રા વગેરે જેટલી પતિવ્રતા દેવીઓ આવેલી છે તે બધી પોતાના તપોબળથી સુશોભિત તથા કલ્યાણમય છે. તમારા દ્વારા તેમનામાંથી કોઈનું અપમાન ન થઈ જાય એનું હંમેશા ધ્યાન રાખજો. શેષજી કહે છે, પુષ્કલ જ્યારે આ પ્રમાણે ઉપદેશ આપી ચૂક્યા ત્યારે તેમની પતિવ્રતા પત્ની કાંતિમતીએ પતિની સામે પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયું અને અત્યંત વિશ્વસ્ત થઈને મંદ મંદ મુસ્કાઈને તે ગદગદ વાણીમાં બોલ્યા, નાથ, સંગ્રામમાં તમારો સર્વત્ર વિજય થાઓ. તમારે કાકા શત્રુઘ્નની આજ્ઞાનું સર્વથા પાલન કરવું જોઈએ તથા જે રીતે પણ ઘોડાની રક્ષા થાય તેના માટે સચેષ્ટ રહેવું જોઈએ. સ્વામી, તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને પોતાના શ્રેષ્ઠ કુળની શોભા વધારો. મહાબાહો, જાઓ, આ યાત્રામાં તમારું કલ્યાણ થાઓ. આ છે તમારું ધનુષ્ય, જે ઉત્તમ ગુણ સુદૃઢ પત્યંચાથી સુશોભિત છે. એને શીઘ્ર હાથમાં લઈ લો. તેનો ટંકાર સાંભળીને તમારા શત્રુઓના હૃદય ભયથી વ્યાકુળ થઈ જશે. વીર, આ તમારા બંને તર્કશ છે, એમને બાંધી લો જેથી યુદ્ધમાં તમને સુખ મળે. આમાં શત્રુઓના ટુકડે ટુકડા કરી નાખનારા અનેક બાણ છે. પ્રાણનાથ, કામદેવ સમાન સુંદર પોતાના શરીર પર આ સુદૃઢ કવચ ધારણ કરી લો, જે વીજળીની પ્રભા જેવું પોતાના મહાન પ્રકાશથી અંધકારને દૂર કરી દે છે. પ્રિયતમ, પોતાના મસ્તક પર આ શિરસ્ત્રાણ મુગટ પણ ધારણ કરી લો, જે મનને હરવા વાળો છે, સાથે જ મણીઓ અને રત્નોથી વિભૂષિત આ બે ઉજ્જવળ કુંડળ છે, એમને કાનોમાં ધારણ કરી લો. પુષ્કરે કહ્યું, પ્રિય તમે જેવું કહો છો તે બધું હું કરીશ. વીર પત્ની કાંતિ મતી, તમારી ઈચ્છા પ્રમાણે મારી ઉત્તમ કીર્તિનો વિસ્તાર થશે. આમ કહીને પરાક્રમી વીર પુષ્કરે કાંતિમતીના આપેલા કવચ, સુંદર મુગટ, ધનુષ્ય અને વિશાળ તરકસ આ બધી વસ્તુઓને લઈ લીધી. બધાને ધારણ કરીને તેઓ વિરોચિત શોભાથી સંપન્ન દેખાવા લાગ્યા. તે સમયે સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રના જ્ઞાનમાં પ્રવીણ ઉત્તમ યોદ્ધા પુષ્કરની શોભા બહુ વધી ગઈ. પતિવ્રતા કાંતિમતીએ અસ્ત્ર શસ્ત્રોથી શોભાયમાન પોતાના પતિને વીરમાળા પહેરાવી તથા કુંકુમ, અગરુ, કસ્તુરી અને ચંદન વગેરેથી તેમની પૂજા કરીને અનેક ફૂલોના હાર પહેરાવ્યા, જે ઘૂંટણો સુધી લટકીને પુષ્કરની કાંતિ વધારી રહ્યા હતા. પૂજન પછી તે સતીએ વારંવાર પતિની આરતી ઉતારી. ત્યાર પછી પુષ્કર બોલ્યા, ભામિની, હવે હું તમારી સામે જ યાત્રા કરું છું. પત્નીને આમ કહીને તેઓ સુંદર રથ પર આરૂઢ થયા અને પોતાના પિતા ભરત અને સ્નેહ વિરવળા માતા માંડવીના દર્શન કરવા માટે ગયા. ત્યાં જઈને તેમણે અતિ પ્રસન્નતા સાથે પિતા અને માતાના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. પછી પિતા અને માતાની આજ્ઞા લઈને તેઓ પુલકિત શરીરથી શત્રુઘ્નની સેનામાં ગયા, જે મોટા મોટા વીરોથી સુશોભિત હતી. ત્યાર પછી શત્રુઘ્ન શ્રી રઘુનાથજીના મહાયજ્ઞ સંબંધી ઘોડાને આગળ કરીને અનેક રથીઓ, પેદલ ચાલનારા શૂરવીરો, સારા સારા ઘોડા અને સવારોથી ઘેરાઈને બહુ જ પ્રસન્નતા સાથે આગળ વધ્યા. તેઓ ઘોડાની સાથે સાથે પાંચાલ, કુરુ, ઉત્તર કુરુ અને દશાર્ણવ વગેરે દેશોમાં જે સંપત્તિમાં બહુ ચડિયાતા હતા ત્યાં ભ્રમણ કરતા રહ્યા. શત્રુઘ્નજી સર્વ પ્રકારની શોભાથી સંપન્ન હતા. તેમને તે બધા દેશોમાં શ્રી રામચંદ્રજીના સંપૂર્ણ સુયશની કથા સંભળાતી હતી. લોકો કહેતા હતા, શ્રી રઘુનાથજી રાવણ નામના અસુરને મારીને પોતાના ભક્તોની રક્ષા કરી છે. હવે ફરી અશ્વમેઘ વગેરે પવિત્ર કાર્યોનું અનુષ્ઠાન શરૂ કરીને ભગવાન શ્રીરામ ત્રિભુવનમાં પોતાના સુયશનો વિસ્તાર કરતા રહીને સંપૂર્ણ લોકોની ભયથી રક્ષા કરશે. આ પ્રમાણે ભગવાનના યશોગાન કરનારા લોકો પર સંતુષ્ટ થઈને પુરુષ શ્રેષ્ઠ શત્રુઘ્નજી તેમને પુરસ્કાર રૂપે સુંદર હાર, વિવિધ પ્રકારના રત્નો અને કિંમતી વસ્ત્રો આપતા હતા. શ્રી રઘુનાથજીના એક મંત્રી હતા, જેમનું નામ સુમતિ હતું. તેઓ સંપૂર્ણ વિદ્યાઓમાં પ્રવીણ અને તેજસ્વી હતા. તેઓ પણ શત્રુઘ્નજીના અનુગામી થઈને આવ્યા હતા. મહાધીર શત્રુઘ્ન તેમની સાથે અનેક ગામો અને જનપદોમાં ગયા, પરંતુ શ્રી રઘુનાથજીના પ્રતાપથી કોઈ પણ તે ઘોડાનું અપહરણ કરી ન શક્યું. ભિન્ન ભિન્ન દેશોના જે રાજા મહારાજા હતા, તેઓ જો કે મહાન બળવાન તથા ચતુરંગીની સેનાથી સંપન્ન હતા, તો પણ મોતી અને મણીઓ સહિત અઢળક સંપત્તિ સાથે લઈને ઘોડાની રક્ષા માટે આવેલા શત્રુઘ્નજીના ચરણોમાં પડી જતા અને વારંવાર કહેતા હતા, રઘુનંદન, આ રાજ્ય તથા પુત્ર, પશુ અને બાંધવો સહિત સંપૂર્ણ ધન ભગવાન શ્રીરામનું જ છે, અમારું આમાં કાંઈ પણ નથી. તેમની આવી વાતો સાંભળીને વિપક્ષ વીરોનો વધ કરનારા શત્રુઘ્નજી ત્યાં પોતાની આજ્ઞા ઘોષિત કરી દેતા અને તેમને સાથે લઈને આગળના માર્ગે જવા આગળ વધતા. બ્રહ્મન, આ પ્રમાણે ક્રમશઃ આગળ ને આગળ વધતા શત્રુઘ્નજી ઘોડાની સાથે અહિચ્છત્રા નગરીની પાસે જઈ પહોંચ્યા. અહિચ્છત્રા જે વિવિધ પ્રકારના લોકોથી ભરેલી હતી, તેમાં બ્રાહ્મણો તથા અન્ય દ્વિજોનો નિવાસ હતો. અનેક પ્રકારના રત્નોથી તે પુરી સજાવવામાં આવી હતી. સોના અને સ્ફટિક મણીના બનેલા મહેલ તથા ફાટક તે નગરીની શોભા વધારી રહ્યા હતા. ત્યાંના માણસો બધી પ્રકારના ભોગ ભોગવવાળા તથા સદાચારી હતા. ત્યાં બાણ સંધાન કરવામાં ચતુર વીર હાથમાં ધનુષ્ય લઈને તે પુરીના શ્રેષ્ઠ રાજા સુમદને પ્રસન્ન કર્યા કરતા હતા. શત્રુઘ્ને દૂરથી જ તે નગરને જોયું. તેની પાસે જ એક ઉદ્યાન હતો જે તે નગરમાં સૌથી શ્રેષ્ઠ અને શોભાયમાન દેખાતો હતો. તમાલ અને તાલ વગેરેના વૃક્ષો તેની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. યજ્ઞનો ઘોડો તે ઉપવનની વચ્ચે ઘૂસી ગયો તથા તેની પાછળ પાછળ વીર શત્રુઘ્ન પણ, જેમના ચરણ કમળની સેવામાં અનેક ધનુર્ધારી ક્ષત્રિયો સાથે હતા, ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં તેમને એક દેવ મંદિર દેખાયું જેની રચના અદ્ભુત હતી. તે કૈલાસ શિખર જેવું ઊંચું તથા શોભા સંપન્ન હતું. દેવતાઓ માટે પણ તે સેવ્ય લાગતું હતું. તે સુંદર દેવાલયને જોઈને શ્રી રઘુનાથજીના ભાઈ શત્રુઘ્ન પોતાના મંત્રી સુમતિ, કે જેઓ સારા વક્તા હતા, ને પૂછ્યું. શત્રુઘ્ન બોલ્યા, મંત્રીવર, આ શું છે એ કહો. કે આ દેવતાનું મંદિર છે, કે આ દેવતાનું અહીં પૂજન થાય છે તથા તે દેવતા શા કારણે અહીં બિરાજમાન છે. મંત્રી બધી વાતોના જાણકાર હતા. તેમણે શત્રુઘ્નનો પ્રશ્ન સાંભળીને કહ્યું, વીરવર, એક ચિત્ત થઈને સાંભળો. હું બધી વાતોનું યથાવત વર્ણન કરું છું, આને તમે કામાક્ષા દેવીનું ઉત્તમ સ્થાન સમજો. આ જગતને એકમાત્ર કલ્યાણ પ્રદાન કરનારા છે. પૂર્વ કાળમાં અહિચ્છત્રા નગરીના સ્વામી રાજા સુમદની પ્રાર્થનાથી ભગવતી કામાક્ષા અહીં બિરાજમાન થયા, જે ભક્તોના દુઃખ દૂર કરતા રહીને તેમની સમસ્ત કામનાઓને પૂર્ણ કરે છે. વીર શિરોમણી શત્રુઘ્ન, તમે આમને પ્રણામ કરો. મંત્રીના વચન સાંભળીને શત્રુઓને તાપ આપનારા નરશ્રેષ્ઠ શત્રુઘ્ને ભગવતી કામાક્ષાને પ્રણામ કર્યા અને તેમના પ્રાગટ્ય સંબંધી બધી વાતો પૂછી. મંત્રીવર, અહિચ્છત્રાના સ્વામી રાજા સુમદ કોણ છે? તેમણે કઈ તપસ્યા કરી જેના પ્રભાવથી આ સંપૂર્ણ લોકોની જનની કામાક્ષા દેવી સંતુષ્ટ થઈને અહીં બિરાજી રહ્યા છે? સુમતિએ કહ્યું, હેમકૂટ નામે પ્રસિદ્ધ એક પવિત્ર પર્વત છે જે સંપૂર્ણ દેવતાઓથી સુશોભિત રહ્યા કરે છે. ત્યાં ઋષિ મુનિઓથી સેવિત વિમલ નામનું એક તીર્થ છે. ત્યાં જ રાજા સુમદે તપસ્યા કરી હતી. તેમના રાજ્યની સીમા પર રહેનારા બધા સામંત રાજાઓ, જે વાસ્તવમાં શત્રુ હતા, સાથે મળીને તેમના રાજ્ય પર ચઢાઈ કરી. તે યુદ્ધમાં તેમના પિતા માતા તથા પ્રજાજનો પણ શત્રુઓના હાથે મરાઈ ગયા. ત્યારે બધી રીતે અસહાય થઈને રાજા સુમદ તપસ્યા માટે ઉપયોગી વિમલ તીર્થમાં ગયા અને ત્યાં 3 વર્ષ સુધી એક પગે ઉભા રહી મનમાં જગદંબાનું ધ્યાન કરતા રહ્યા. તે સમયે તેમની દ્રષ્ટિ પોતાના નાકના અગ્રભાગ પર સ્થિર રહેતી હતી. ત્યાર પછી તેમણે 3 વર્ષ સુધી સૂકા પાંદડા ખાઈને અતિ ઉગ્ર તપસ્યા કરી, જેનું અનુષ્ઠાન બીજા કોઈ માટે અતિ કઠણ હતું. ત્યારબાદ ફરી 3 વર્ષ સુધી તેમણે એથી પણ કઠોર નિયમ લીધો. ઠંડીના દિવસોમાં તેઓ પાણીમાં ડૂબેલા રહેતા, ગરમીમાં પંચાંગનું સેવન કરતા તથા વર્ષાકાળમાં વાદળો સામે મોઢું રાખીને મેદાનમાં ઉભા રહેતા હતા. ત્યાર પછી ફરી 3 વર્ષ સુધી તે ધીર રાજા પોતાના હૃદયમાં રહેલા પ્રાણવાયુને રોકીને માત્ર ભવાનીના ધ્યાનમાં સંલગ્ન રહ્યા. તે સમયે તેમને જગદંબા સિવાય બીજું કશું દેખાતું ન હતું. આ પ્રમાણે જ્યારે 12મું વર્ષ વ્યતીત થઈ ગયું ત્યારે તેમની કઠોર તપસ્યા જોઈને ઇન્દ્ર મનમાં જ વિચાર કર્યો અને ભયના કારણે તેઓ રાજા સુમદનો દ્વેષ કરવા લાગ્યા. તેમણે અપ્સરાઓની સાથે કામદેવને, કે જે બ્રહ્મા અને ઇન્દ્રને પણ પરાસ્ત કરવા માટે તૈયાર રહે છે, પરિવાર સહિત બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી. મિત્ર કામદેવ, તમે બધાના મનને મોહિત કરનારા છો, જાઓ મારું એક પ્રિય કાર્ય કરો. જે રીતે પણ થઈ શકે રાજા સુમદની તપસ્યામાં વિઘ્ન નાખો. કામદેવે કહ્યું, દેવરાજ, આ સેવક છે ત્યાં સુધી તમે નિશ્ચિંત રહો. આર્ય, હું હમણાં જ સુમદની પાસે જાઉં છું, તમે દેવતાઓની રક્ષા કરો. આમ કહીને કામદેવ પોતાના મિત્ર વસંત તથા અપ્સરાઓના સમૂહને સાથે લઈને હેમકૂટ પર્વત પર ગયો. વસંતે જઈને તરત ત્યાંના બધા વૃક્ષોને ફૂલ ફળથી સુશોભિત કરી દીધા. તેમની ડાળીઓ પર કોયલો, ટહુકા અને ભમરાઓ ગુંજવા લાગ્યા. દક્ષિણ દિશામાંથી ઠંડી ઠંડી હવા ચાલવા લાગી, જેમાં કૃતમાલા નદીના તટ પર ખીલેલા લવિંગના ફૂલોની સુગંધ આવી રહી હતી. આ પ્રમાણે સંપૂર્ણ વનમાં વસંતની શોભા છવાઈ ગઈ. તો અપ્સરાઓમાં શ્રેષ્ઠ રંભા પોતાની સખીઓથી ઘેરાઈને સુમદની પાસે ગઈ. રંભાનો અવાજ કિન્નરો જેવો મનોહર હતો. તે મૃદંગ અને પણવ એટલે નાનું નગારું વગેરે વાજિંત્રો વગાડવામાં પણ નિપુણ હતી. રાજાની પાસે પહોંચીને તેણે ગાવાનું શરૂ કર્યું. મહારાજ સુમદે જ્યારે તે મધુર ગાન સાંભળ્યું, વસંતની મનને હરી લેનારી સુંદરતા જોઈ તથા મનને લોભાવનારા કોયલના મીઠા ટહુકા સાંભળ્યા તો ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી. પછી બધું રહસ્ય તેમને સમજાઈ ગયું. રાજાને ધ્યાનમાંથી જાગેલા જોઈને ફૂલોનું ધનુષ્ય ધારણ કરવાવાળા કામદેવે બહુ સ્ફૂર્તિ દેખાડી. તેણે રાજાની પાછળ ઉભા રહીને તરત પોતાનું ધનુષ્ય ચડાવી લીધું. એટલામાં એક અપ્સરા પોતાના નેત્ર પલ્લવોને નચાવતી રાજાના બંને ચરણ દબાવવા લાગી, બીજી સામે ઉભી રહીને કટાક્ષપાત કરવા લાગી તથા ત્રીજી શરીરની શૃંગાર જનિત ચેષ્ટાઓ જાત જાતના હાવભાવ પ્રદર્શિત કરવા લાગી. આ પ્રમાણે અપ્સરાઓથી ઘેરાઈને જીતેન્દ્રિયોના શિરોમણી બુદ્ધિમાન રાજા સુમદા પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. આ બધી અપ્સરાઓ મારી તપસ્યામાં વિઘ્ન નાખવા માટે અહીં આવી છે. આમને ઇન્દ્ર મોકલી લે, ઇન્દ્રે મોકલી છે. આ બધી તેમની આજ્ઞા અનુસાર કામ કરશે. આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળ થઈને ધીર ચિત્ત મેઘાવી તથા વીર રાજા સુમદે પોતાના હૃદયમાં સારી રીતે વિચાર કર્યો. પછી તેમણે દેવાંગનાઓને કહ્યું, દેવીઓ, તમે બધી મારા હૃદયમાં બિરાજમાન જગદંબાનું સ્વરૂપ છો. તમે જ સ્વર્ગના સુખની ચર્ચા કરી છે, તમે જે સ્વર્ગના સુખની ચર્ચા કરી છે તે અત્યંત તુચ્છ અને અનિશ્ચિત છે. હું ભક્તિભાવથી જેમની આરાધના કરું છું તે મારા સ્વામીની જગદંબા અને ઉત્તમ વરદાન મને ઉત્તમ વરદાન આપશે, જેમની કૃપાથી સત્યલોકને પ્રાપ્ત કરીને બ્રહ્માજી મહાન બન્યા છે. તેજ મને બધું સુખ આપશે, કેમ કે તેઓ ભક્તોના દુઃખ દૂર કરનારા છે. ભગવતીની કૃપાની તુલનામાં નંદનવન અથવા સુવર્ણ મંડિત મેરુગીરીની સિંહ વિશાળ અને પેલા અમૃતની પણ સિંહ ગણતરી, જે થોડા જ પુણ્ય દ્વારા પ્રાપ્ત થનારું અને દાનવોને દુઃખમાં નાખનારું છે. રાજાનું આ વચન સાંભળીને કામદેવે તેમના પર અનેક બાણોના પ્રહાર કર્યો, પરંતુ તે રાજાનું કાંઈ બગાડી ન શક્યો. તે સુંદર અપ્સરાઓ પોતાના નેત્ર કટાક્ષ, નૃપુરોનો ઝણકાર, આલિંગન તથા ચિત્વન જોવા અથવા તાકવાનો ભાવ વગેરે દ્વારા તેમના મનને મોહિત ન કરી શકી. અંતે નિરાશ થઈને જેવી આવી હતી તેવી પાછી ચાલી ગઈ અને ઇન્દ્રને જઈને કહ્યું, રાજા સુમદની બુદ્ધિ સ્થિર છે, તેમના પર અમારો જાદુ ચાલી શકે એમ નથી. પોતાનો પ્રયત્ન વ્યર્થ ગયાની વાત સાંભળીને ઇન્દ્ર ડરી ગયા. આ બાજુ જગદંબાએ મહારાજ સુમદને જીતેન્દ્રિય તથા પોતાના ચરણ કમળોના ધ્યાનમાં દૃઢતાપૂર્વક સ્થિત જોઈને તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેમનું તેજ કરોડો સૂર્ય સમાન હતું. તેમણે પોતાના ચાર ભુજાઓમાં ધનુષ્ય, બાણ, અંકુશ અને પાશ ધારણ કરેલા હતા. માતાના દર્શન પામીને રાજાને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે વારંવાર મસ્તક ઝુકાવીને ભક્તિભાવથી પ્રગટ થયેલા માં દુર્ગાને પ્રણામ કર્યા. તેઓ વારંવાર રાજાના શરીર પર પોતાનો કોમળ હાથ ફેરવતા હસી રહ્યા હતા. રાજા સુમદના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેમના અંતકરણની વૃત્તિ ભક્તિભાવથી ઉત્કંઠિત થઈ ગઈ અને તેઓ ગદગદ સ્વરે માતાની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. દેવી તમારો જય હો, મહાદેવી ભક્તજનો સદા તમારી જ સેવા કરે છે. બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે બધા દેવતા તમારા યુગલ ચરણોની આરાધનામાં લાગ્યા રહે છે. તમે પાપના સ્પર્શથી રહિત છો. તમારા જ પ્રતાપથી અગ્નિદેવ પ્રાણીઓની અંદર અને બહાર સ્થિત થઈને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરે છે. હે મહાદેવી, દેવતા અને અસુર બધા તમારા ચરણોમાં નતમસ્તક થાય છે. તમે જ વિદ્યા તથા તમે જ ભગવાન વિષ્ણુની મહામાયા છો. એકમાત્ર તમે જ આ જગતને પવિત્ર કરનારા છો. તમે જ પોતાની શક્તિ વડે આ સંસારનું સર્જન અને પાલન કરો છો. જગતના જીવોને મોહિત કરનારા પણ તમે જ છો. બધા દેવતાઓ તમારી પાસેથી સિદ્ધિ પ્રાપ્ત કરીને સુખી થાય છે. હે માતા, તમે દયાના સ્વામીની સર્વની વંદનીય તથા ભક્તો પર સ્નેહ રાખનારા છો, મારું પાલન કરો. હું તમારા ચરણ કમળોનો સેવક છું, મારી રક્ષા કરો. સુમતીએ કહ્યું, આ પ્રમાણે કરેલી સ્તુતિથી સંતુષ્ટ થઈને જગન માતા કામાક્ષા, જેમનું શરીર તપસ્યાના કારણે દુર્બળ થઈ રહ્યું હતું, એવા પોતાના ભક્ત સુમદની બોલ્યા, બેટા કોઈ ઉત્તમ વરદાન માગો. માતાનું આ વચન સાંભળીને રાજા સુમદને બહુ હર્ષ થયો અને તેમણે પોતાનું ગુમાવેલું અકંટક રાજ્ય જગન માતા ભવાનીના ચરણોમાં અવિચલ ભક્તિ તથા અંતમાં સંસાર સાગરથી પાર ઉતારનારી મુક્તિનું વરદાન માંગ્યું. કામાક્ષાએ કહ્યું, સુમદ, તમે સર્વત્ર અકંટક રાજ્ય પ્રાપ્ત કરો અને શત્રુઓ દ્વારા તમારો કદી પરાજય ન થાઓ. જે સમયે મહાયશસ્વી શ્રી રઘુનાથજી રાવણને મારીને સર્વ સામગ્રીઓથી સુશોભિત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરશે, તે સમયે શત્રુઓનું દમન કરવા વાળા તેમના મહાવીર ભાઈ શત્રુઘ્ન સૈન્ય સાથે ઘોડાની રક્ષા કરતા અહીં આવશે. તમે તેમને પોતાનું રાજ્ય, સમૃદ્ધિ અને ધન વગેરે બધું જ સોંપીને તેમની સાથે પૃથ્વી પર ભ્રમણ કરશો તથા અંતમાં બ્રહ્મા, ઇન્દ્ર અને શિવ વગેરે દ્વારા સેવિત ભગવાન શ્રીરામને પ્રણામ કરીને એવી મુક્તિ પ્રાપ્ત કરશો જે યમ નિયમોની સાધના કરવાવાળા યોગીઓ માટે પણ દુર્લભ છે. આ પ્રમાણે કહીને દેવતા અને અસુરોથી વંદિત કામાક્ષા દેવી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા તથા સુમદ પણ પોતાના શત્રુઓને મારીને અહિચ્છત્રા નગરીના રાજા થયા. તે જ આ નગરીના સ્વામી રાજા સુમદ છે, જોકે તેઓ બધી રીતે સમર્થ તથા બળ અને વાહનોથી સંપન્ન છે. છતાં તમારા યજ્ઞ સંબંધી અશ્વને પકડશે નહીં, કારણ કે મહામાયાએ આ વાત તેમને સારી પેટે સમજાવી છે. શેષજી કહે છે, સુમતીના મુખેથી રાજા સુમદનો આ વૃતાંત સાંભળીને મહાન યશસ્વી બુદ્ધિમાન અને ભગવાન મહાન યશસ્વી બુદ્ધિમાન અને બળવાન શત્રુઘ્નજી બહુ પ્રસન્ન થયા તથા સાધુ સાધુ કહીને તેમણે પોતાનો હર્ષ પ્રગટ કર્યો. ત્યાં અહિચ્છત્રાના સ્વામી પોતાના સેવકો સાથે સુખપૂર્વક રાજ્યસભામાં બિરાજમાન હતા. વેદવેતા બ્રાહ્મણો તથા ધન ધાન્યથી સંપન્ન વૈશ્યો પણ તેમની સમીપમાં બેઠા હતા. તે જ સમયે કોઈ આવીને રાજાને કહ્યું, સ્વામી, ન જાણે કોનો ઘોડો નગરની પાસે આવ્યો છે જેના લલાટમાં પત્ર બાંધેલો છે. આ સાંભળીને રાજાએ તરત જ એક ચતુર સેવકને મોકલ્યો અને કહ્યું, જઈને તપાસ કરો કે ક્યાં રાજાનો ઘોડો મારા નગરની નિકટ આવ્યો છે. સેવકે જઈને બધી વાતનો પત્તો મેળવ્યો અને મહાન ક્ષત્રિયોથી સેવિત રાજા સુમદની પાસે આવીને આરંભથી બધો વૃતાંત કહી સંભળાવ્યો. શ્રી રઘુનાથજીનો ઘોડો છે એ સાંભળીને બુદ્ધિમાન રાજાને ચિરકાળની પુરાણી વાતનું સ્મરણ થયું અને તેમણે બધા લોકોને આજ્ઞા આપી, ધન ધાન્યથી સંપન્ન જે મારા આત્મીયજનો છે તે બધા લોકો પોતપોતાના ઘરના દ્વાર પર તોરણો વગેરે માંગલિક વસ્તુઓની રચના કરે. આવી બધી આજ્ઞા આપીને સ્વયં રાજા સુમદ પોતાના પુત્ર પૌત્રો અને રાણી વગેરે સમસ્ત પરિવારને સાથે લઈને શત્રુઘ્નની પાસે ગયા. શત્રુઘ્ને પુષ્કલ વગેરે યોદ્ધાઓ તથા મંત્રીઓની સામે જોયું. પુષ્કલ વગેરે યોદ્ધાઓ તથા મંત્રીઓની સાથે જોયું કે વીર રાજા સુમદ આવી રહ્યા છે. રાજાએ આવીને અતિ પ્રસન્નતાથી શત્રુઘ્નને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભો, આજે હું ધન્ય અને કૃતાર્થ થઈ ગયો. તમે અહીં દર્શન આપીને મારો બહુ સત્કાર કર્યો છે. હું ઘણા સમયથી આ અશ્વના આવવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. માતા કામાક્ષા દેવીએ પૂર્વકાળમાં જે વાતને માટે મને કહ્યું હતું તે આજે મને અત્યારે પૂરી થઈ ગઈ છે. શ્રીરામના નાના ભાઈ મહારાજ શત્રુઘ્નજી, હવે નગરમાં પધારીને અહીંના મનુષ્યને કૃતાર્થ કરો તથા મારા સમસ્ત કુળને પવિત્ર કરો. આમ કહીને રાજાએ ચંદ્રમા જેવી કાંતિવાળા શ્વેત ગજરાજ પર શત્રુઘ્નને મહાવીર પુષ્કલને બેસાડ્યા તથા તેમની પાછળ તેઓ પણ સવાર થયા. પછી મહારાજ સુમદની આજ્ઞાથી ભેરી અને પણવ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. વીણા વગેરેનો મધુર ધ્વનિ થવા લાગ્યો તથા બધા વાદ્યોનો તુમુલ ધ્વનિ ચારે બાજુ વ્યાપ્ત થઈ ગયો. ધીરે ધીરે નગરમાં આવીને બધા લોકોએ શત્રુઘ્નજીને અભિનંદન આપ્યા અને તેમના અભ્યુદય માટે શુભકામના પ્રગટ કરી તથા તેઓ વીરોથી સુશોભિત થઈને પોતાના અશ્વરત્નને સાથે લઈને રાજમંદિરમાં ઉતર્યા। તે સમયે સંપૂર્ણ રાજભવન તોરણો વગેરેથી સજાવવામાં આવ્યું હતું તથા સ્વયં તે સમયે સંપૂર્ણ રાજભવન તોરણો વગેરેથી સજાવવામાં આવ્યું હતું તથા સ્વયં રાજા સુમદ શત્રુઘ્નજીને આગળ કરીને ચાલી રહ્યા હતા। મહેલમાં પહોંચીને તેમણે પ્રસન્નતાપૂર્વક અર્ધ્ય વગેરે દ્વારા શત્રુઘ્નજીનું પૂજન કર્યું અને પોતાનું સર્વસ્વ ભગવાન શ્રીરામની સેવામાં અર્પણ કરી દીધું। અધ્યાય 8 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।